નાખે શું જોયું, નાખે શું સુગંધ કરી, મન શું વિચાર્યું, એ બધું કાને મન આત્માથી બધું જોયા કરવાનું. સમજ ને, કોઈ પોતાના ધર્મમાં રહેવાનું. તારે કશું થાય જ નહીં ને, ચિંતા ઉપાધિ કશું ના થાય, પોતાના ધર્મમાં રહેવાની જરૂર છે. જય સચિદાન. રાતે ગયો ચાર જ ઉઠે પછી મરણ પછી આત્માની સ્થિતિ કેવી હોય છે? મરણ પછી આત્માની સ્થિતિ કેવી હોય છે? મરણ પછી આત્માની સ્થિતિ કેવી હોય છે? અત્યારે તો એની સ્થિતિ કઈ ચેરો પડવાનું નહીં, ફક્ત હજી મરે ત્યારે આ ખૂબ બેસડી જશે. ફક્ત એ છોડતો કરતો એ જોડે છોડતો નથી, બીજા સંયોગ જોડે જ જાય. બીજા કયા કયા સંજોગો? માધવના કર્મ, કર્મ બધા છે ને, એ જ્ઞાન માયા લોક, અને પછી સુખ નું શરીર, એ બધું જોડે જ. હા બસ જો પડી ગયા, આ નકામું ગયું, આ કપડું નકામું થયું, એટલું જ છોડી દે, બીજું બધું ઉડવા દે. બીજા દેહ માં બીજો દેહ ધારણ કરે, બીજો દેહ ધારણ કરે, બીજું કપડું બદલે, બીજું બધું ફેરફાર થતો નથી. કારણ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી બીજ નાખ્યા જ કરે, યોગીમાં બીજ નાખ્યા જ કરે, બીજ નાખ્યા પછી બધું આગળ ચાલે, અને જ્ઞાન થાય પછી છુટકારો થાય. પોતે કોણ છું એનું ભણ થાય, જ્ઞાન થાય, કયા છુટકારો થાય. તો બધા પણ એમ બોલે છે, પ્રારબ્ધ કર્મ. પ્રારબ્ધ કર્મ જે આપણે ભોગવીએ છીએ તેમાં કોઈ ફેરફાર થાય ખરો? ત્યારે પ્રારબ્ધ કર્મ આપણે ભોગવ સત્કર્મ કરીએ છીએ. પ્રારબ્ધ કર્મ આપણે જે ભોગવીએ છીએ એ સત્કર્મ કરવાથી કોઈ એમનો ફેરફાર થાય ખરો? સત્કર્મ તો અનેક છે, જેને સત્કર્મ જે દેખાય છે એ સત્કર્મ નથી, જે દેખાય છે ને એ પ્રારબ્ધ કર્મ છે. શું છે? અને સત્કર્મ તો અંદર ઉભું થાય છે, આપણે દેખાય નહીં માટે એની અસર પ્રારબ્ધ કર્મ ઉપર ખરી. એ સત્કર્મ ની અસર પ્રારબ્ધ કર્મ ઉપર ખરી, સત્કર્મ ની અંદર ની. પ્રારબ્ધ કર્મ ની અસર સત્સંગ સત્કર્મ ઉપર પડે. જે સારું પ્રારબ્ધ કર્મ થાય ને આપણને બહાર શાંતિ નું, તો અંદર પાસે સત્કર્મ બધા ને ખાય, અને બહાર અશાંતિ નું સત્કર્મ ના પડે, અસત્કર્મ પડે, નિધાન પડે. તો ગુસ્સો થયેલો હોય ને ત્યારે પુલાવ પડે તો ગાળો પડે, હવે ફક્ત આ સતત લૌકિક ના માટે, લૌકિક ધર્મ ને માટે. પણ જયારે અલૌકિક ધર્મ પ્રાપ્ત થયેલો હોય તો જ્ઞાની પણ સ્મૃતિ જ્ઞાન ધર્મ પ્રાપ્ત થયો પછી સતત બહાર અશાંતિ હોય તો નહીં, સતત અંદર સત્કર્મ બંધાતો હોય. શું કહે ને, અને આજના કાળના મનુષ્યોના બહાર શાંતિ હોય છે તો નહીં અસત્કર્મ બંધાય છે. કારણ કે કળિયુગ છે, કળિયુગ ની અસર ક્યાંથી થઈ છે? જ્યાંથી મન વાણી અને કર્મ એ તમને વર્તનમાં ફેર થઈ ગયો છે. મનમાં જેવું હોય એવું વાણીથી બોલતો નથી, મનમાં હોય જુદું અને વાણી બોલે જુદું, અને વાણીમાં હોય જુદું અને વર્તન કરે જુદું. એવું જોવામાં આવેલું સ્વામી, મનમાં જુદું હોય અને વાણી બોલે જુદું, અને પછી વર્તન માં અવાજ જ જુદી જાત નો પડે. જવાબ નહીં આવેલો જગત બધું અત્યારે એ દશામાં થઈ ગયું. એ તો પોતાનો અહિત જ કરી રહ્યા છે. નહીં જેવું મનમાં હોય એવું બોલે તો ઠેકાણું પડે, અને એવું વર્તન માં આવે તો ઠેકાણું પડે, નહીં તો ઠેકાણું કેમ પડે? એ અત્યારે આવે એવું નથી. મહેમાન આવ્યા રાતે 11 વાગે, બાર નું ખકડાયું 5-6 જણ. ઉગાડો સર ઉગાડ ઉગાડો સર ઠેક ઠેક કરે પછી ઘરે તો ખરા, પણ 5-6 જણ દેખે તો કંટાળો ખરા ને ભાઈ, કે અત્યારે 11 વાગે કઈ આયા બધા ઉગાડ ટાઈમ થયો તારે. કંટાળે ખરા, પણ પાછા મળે શું કે આવો આવો બેહો બેહો મળે કે ને ભાષા સુધી બોલાતી હોય, બાર ભાષા સુધી બોલાતી હોય. બોલો ભગવાન કે કેમ કહ્યું એવું ઠેકાણું પડે કે મહી છે એવું કેમ નહી બોલતો? નહીં કંટાળો આવે છે કેમ પેલા કહી દે? તો ભાઈ મને તમારી તમે જોઈને કંટાળો આવે છે કેમ નહીં કહી દે? કાંઈક ના તો મારી આબરૂ જતી રહી, તારે આબરૂ હોવ રાખીશ આબરૂ જતી રહે. ઢોકળા ગાડી આ દુઃખી આબરૂ કેટલા રહ્યા તારે? પોલમ પોલ આબરૂ એ તો હૃદયથી હોવું જોઈએ. બધું મનમાં જે હોય એ વાણી હોય. અત્યારે બધા આવું થઈ ગયું છે ને, બરોબર ખાંડાવી ના હું શીર દેવે માણસ ના માંથી તેલ કાઢી કેટલા ટકા નીકળે? 5% નીકળે. કેટલું તેલ નીકળે? 40% ના નીકળે ને ખોળ માંથી. ફરી ખોળ ને ફરી ગીલીએ એવું થયું અત્યારે મનુષ્ય જીવન. અને જીવન કેમ કેવાય? જીવન સુગંધીદાર હોવું જોઈએ. આજુબાજુ 25-25 ના એરિયામાં સુગંધી આવતી હોય એવું જીવન હોવું જોઈએ. તમને કેમ લાગે છે એવું જીવન? કયા ગામમાં તમે? દેહમાં આત્માનું સ્થાન ક્યાં? દેહમાં આત્માનું સ્થાન ક્યાં? આ વાળ કાપી નાખી જવા શરીર પર, અને આ નખ વધારા કાપી નાખી બધા બીજા બધા ભાગમાં આત્માનું સ્થાન. ફક્ત વાળમાં નથી, આ નખમાં નથી, બીજા બધા આત્માનું સ્થાન. જ્યાં દેવતા અડાડીએ ખબર પડે તો આત્મા ખરો. કઈ જગ્યાએ દેવતા આવે એટલે ખબર ખબર ના પડે? ના, એ બે બાર ની વસ્તુ છે. જીવ કહીએ છે એ જ આત્મા છે. ખરેખર જીવ કહીએ છે તે જ આત્મા છે. ના, જીવ કહે છે આત્મા ને. જીવ તો જીવ તો જીવ અને મરે. જીવ જીવ પણ નામ કે જીવ મરે. નહી ગૌરા માણસો કહે છે ને, ડાક્ટર સાહેબ મને બતાવજો કે છે. એના મનમાં એમ લાગે છે હું મરી જઈશ. કેવું જીવ એટલે પૂતળું, પૂતળું ઊભું થયેલું. જેમાં જીવ મૂકેલો એવું પૂતળું મૂકેલું પંપિંગ કરેલું. જેમાં પ્રતિષ્ઠા કરેલી કે જીવ તમે પડી તને પાડે. સિદ્ધાર્થભાઈ આત્મા છે. અને ફાઇલ નંબર 1 ને તું ઓળખો કે? તમે ફાઇલ નંબર 1 તમે શુદ્ધાત્મા ફાઇલ નંબર 1 ને તમારો જીવ કહેવાય. તું શુદ્ધાત્મા ફાઇલ નંબર 1 નો જીવ છે. શું છે મન વચન કાયા બધું મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું આવી ગયું. સૂક્ષ્મ દેહ કારણ દેહ બધું આવી ગયું. જીવરાજભાઈ પણ આ ભાઈ પૂછે છે શબ્દ ની ઉત્પત્તિ. આપડે તો પેલા ગાડી નું પેલો હોર્ન મૂકેલું જરૂર છે ને. હોર્ન હોર્ન મૂકે છે શાંતિ હોય છે. પણ પછી આપણે હોર્ન આમ કરીએ છીએ તો શું થાય છે? અવાજ આવે છે કે આવું આ હોર્ન મૂકેલા છે બધા ભાઈ દબાય છે ને નીકળે છે દબાય છે નીકળે છે. અને તે બધા આમ મારફત નીકળે છે ને કંઠસ્થ એટલે આમ લાગે છે આમ રાજિંદ્ર વાગે એવી રીતે વાગે છે. બાકી બધા ના હોર્ન મૂકેલા છે ભેંસ ના માં પાડા માં ભેંસ પાડા ભંગાયડે. શું કરે ભંગાયડે ભંગાયડે ભંગાયડું એટલે શું બંગ પોકારવી ને મોટા થી બંગ પોકાર જય કૂતરા ધસે ભેંસ પાડે બંગાડે કૂતરા ધસે માણસ બોલે અને વકીલો ધસે ધસે તું સ્પીક એ તો વકીલો બોલે ત્યાં આગળ એક બસે પછી બીજા સામે બસે પછી પછી વચ્ચે વાળા જયા કરે છે બે મહિને ખુબ ખુબ બોલાવડે બસાવડાવે પછી કરે ઉકાળે આત્મા ને હાજરી થયા બધું ચાલે છે. નહી તો પંપ મારે તો કશું વાગે નહીં સમજે ને. પંપ મારનાર કોણ? આત્મા પંપ મારનાર છે. હાજરી છે તો પંપ વાગે છે. સમજાય છે ને. આત્માની હાજરી છે આ શરીરમાં. આત્માની હાજરી છે ત્યાં સુધી એમ તો બધું હલન ચલન બધું ચલન બધું આત્માની હાજરી કરી કે ચલન બધું બંધ. અગર આપણે આ ચલન બંધ કર્યું તો આત્મા જતો રહે ઉભો ના રહે. ભગવાન વગાડી દેલું નહીં વગાડી દેલું પેલો પ્રશ્ન છે કે ભગવાન ને અક્ષરપતિ કહેવામાં આવે છે. અક્ષરપતિ કૃષ્ણ ભગવાન ને અક્ષરપતિ કહેવામાં આવે છે. અક્ષરપતિ તે કયા રહસ્યમાં કહેવામાં આવે છે? તે કયા રહસ્યમાં કહેવામાં આવે છે? અક્ષર એટલે જે ક્ષર નહી વિનાશી અવિનાશી. શું છે ક્ષર એટલે? વિનાશી ક્ષર ક્ષર આ બધું ક્ષર કહેવાય. વિનાશી ક્ષર અને અક્ષર એટલે અવિનાશી. એ અવિનાશી ના પતિ કહેવાય. કેવું સમજો ભાઈ તને? આ શ્રી સહજાનંદ સ્વામી અક્ષર અક્ષરધામ ફરી કાઢેલું અવિનાશી ધામ. કેવું આ ધામ માં તો બેઠો છે. અક્ષરધામ છે. શું છે? અક્ષરધામ છે વિનાશી ધામ છે. પણ અક્ષરધામ માં આવો ગયા છે. શું ખોટું ગયા છે? હે અક્ષરધામ ની આ સિદ્ધાર્થમાં તો અક્ષરધામ ની બહાર છે. ક્ષર અક્ષર થી ઉપર. કેવું? ક્ષર અક્ષર થી ઉપર એ સિદ્ધાર્થમાં. જેથી કહીને અક્ષર ના પતિ છે નહીં કહ્યું ને તમે હાગો ને એમ તો કહ્યું ને તમે સર અક્ષર માં ઉપરી અક્ષર અક્ષર સમજાયું ને અક્ષર સમજાયું સચિદાન છે બધું ચાલો પદ પદ બોલાવો તારે કવરે બોલાવો તમે દેખાડ સંજોગોમાં જે ફાઇલો આપણને યાદ ના આવતી હોય દાદા પણ ફાઇલ સામે આવે અને જે અમુક કલાક સુધી જે રે એ પરિક્રમા કર્યા દાદા એ પરિક્રમા કર્યા જે આપણને સ્વરૂપ ને છેટા કરે એ બધું પરિક્રમા એટલે એની એ ગ્રહ વર્ગ્યો છે ભૂત વર્ગ્યું છે પરિક્રમ તેથી આપણે પેલો પેલા ને સ્વરૂપ ભૂલી જઈએ ને એટલે વખત સ્વરૂપ ચૂકી જાય ને કેટલો વખત રહેશે કલાક કલાક બે કલાક રહેતો સાધારણ રહેતો નથી દાદા પરિક્રમ અને આ જગત ના જ્ઞાન ના આપી હોય ને તેમ તો આખો દાડો એ જ ચાલે આખો દાડો જ પાણી પારખા ખેતર માં જાય આખો દાડો પારખા ખેતર માં જ પાણી જાય પંપ ઘરનો એન્જિન પાણી બધું પોતાના ઘરનું પેટ્રોલ તેલ પોતાના ઘરનું અને પાણી જાય જ લોકો ના ખેતર અને આ તો આપડે આ પોતાના ખેતર માં પાણી જાય જેટલા વખત થતા આવું ભૂત લઈ ગયું હોય કેટલા વખત પાણી બીજા ખેતર માં જતો રહે પેલો પરિગ્રહ નું પૂછ્યું એટલે સાહેબ તે જ વખતે વિચાર આવે એટલે પૂછ્યું દાદા પોતાના ક્ષેત્ર માં જ પાણી જાય ક્ષેત્ર માં જ પાણી જાય પંપે પોતાનું પાણી પોતાનું ખેતર પર ક્ષેત્રે આવે ના જાય તે રીતે હું જ્યાં સુધી કીર્તિ ભાઈ છું ત્યાં સુધી પર ક્ષેત્રે હું સિદ્ધાર્થમાં થયેલો પર ક્ષેત્ર પણ પરિગ્રહ માં એટલે એમાં એટલે ઇન્ટરવલ હોવો જોઈએ કે નહીં એટલે આ 15 દાડા સુધી ના આવ્યા દાદા પછી વળી પાછું આવે તો એ પરિક્રમા જાય દાદા એમ કે હા ભૂત આપણી પાસે પડ્યું છે એ આખી દુનિયા ભૂત આવી ગયા છો ને તમને તમારા અનુકૂળ બાબત હોય અમુક બાબત હોય એટલા જ વગેરે ને બધા વગેરે હોય નહીં દાદા એક ભૂત નથી ભુવા ને શોધી લીધા જ મેં હવે એક ભૂત નથી ભુવા ને શોધી લીધા છે દાદા નામ દે જૂતા જતા રહે જતા રહેશે તમારે આગી ગયા દાદા ના નામ માં કેટલી શક્તિ છે રોજ ને રોજ અનુભવ થતો જાય દાદા દાદા નામ માં કેટલી શક્તિ છે એનો રોજ ને રોજ મને અનુભવ થાય દાદા રોજ અનુભવ નો થતો જ જાય દાદા ભાઈ અંદર ને અંદર પછી તમારી જોડે વાતો કર્યા કરું મારી રીતે જ એ શક્તિ નું પ્રથકરણ થયું નથી આખું બ્રહ્મા લેલા એકી શક્તિ છે દાદા નામ માં હા દાદા એટલી બધી શક્તિ છે પણ આવડી જોઈએ આપણને કળા આવડી જોઈએ જેને મરવાનો ભો છે એ મરનાર કોણ મરનાર મરવાનો ભો છે એને મરનાર બીજો મરવાનો ભો નથી એને મરનાર ક્યારે તમારા મરવાનો ભો નથી ને બાહ્ય કોઈ નિમિત્ત ના હોય છતાં મન છે તો માખી જે મેં જગ્યાએ બનવાયા કરે તો એ પરિગ્રહ કહેવાય કે મનની ગાંઠ કહેવાય છે મનની ગાંઠ જો એને જોયા કરો તમે તો મનની ગાંઠ જ છે અને તમને કઈ નુકસાન નહીં કરતું તમે જોયા કરો અહીં જેમ માખી માખી ગમતી હોય ને, આ ચિકન નો એક ટુકડો જરા પડ્યો, ચિકન પડ્યો હતો એ જોયા કરો, એના જેવું આ જોયા કરો ચાલે, તમારે કશું જોયા કરવું જોઈએ. સમજાય ને? પરિગ્રહ તો વારે વારે યાદ આવે અને પોતે એમાં તન્મયાકાર થાય અને રમણતા થાય, નહીં આનંદ આવે, આનંદ આવે, યાદ આવે ને આનંદ આવે, યાદ આવે ને આનંદ આવે, એ પરિગ્રહ કહેવાય. નિંદા કરી એમ ક્યારે કહેવાય? સાચા અર્થમાં, સાચા અર્થમાં નિંદા કરી ક્યારે કહેવાય? નિંદા તો આપણને પોતાને ખબર હોય કે આના હમણાં નિંદા કરી રહ્યા છે, આપણને પોતાને ખબર એ પડે. એ માટે કઈ પણ એનું નુકસાન થાય એવું વાક્ય બોલવું તો એને ખરાબ લાગે એવું વાક્ય બોલવું, બધું નિંદા મત કહેવાય. કોઈ પુસ્તક તાણ થી નહીં આવડે તમે, અને જયારે જે વાક્યથી નાખુશ થઈ જાય તે નિંદા કહેવાય. શું કહ્યું? જે વાક્યથી નાખુશ થઈ જાય એ બધી નિંદા છે. ગલીપતિ કાટ હોય એનો, કાટ હોય નિંદા નો, એ હિંસક ભાવ છે, હિંસક ભાવ છે. ગલીપતિ કર્યો હતો ના થાય, નિંદા કરતી વખતે ગલીપતિ કરી ના થાય, હિંસક ભાવ છે ને એ પાસે, જ્યાં હિંસક ભાવ તો ગલીપતિ થાય જ નહીં. શું કહ્યું? ભલે ઉપલબ્ધ કે અંદર હાજી લીધી ઉપલબ્ધ બી બંને રીતે ખુશ કરી શકાય, ઉપલબ્ધ થી ખુશ થઈ જાય, હાજી લીધી ખુશ થઈ જાય, એ બે રીતો. પણ ખુશ કરવાની રીત અને પેલી ખોટું લાગવાની રીત ખરી ને? તારા અક્કલ નથી કેતા ની હાથે ચાલી પછી અક્કલના કોથળા ઇજારા લઈ ના ફરતા હોય, અક્કલ નું મોટા મોટા ગોડાઉન કર્યા હોય એવી વસ્તુ વાત કરે ને. પછી ગોટા વધતા નથી, સાતરે થવાનું નક્કી કર્યું છે ને, એ જવાના 100% દાદા. એમ 11/12/1977 રસિકભાઈ નારીચણે નગર અંધેરી. બાર 77 દાદાગર શુભમાન ચપાવી દો, પણ નહીં કે ના ના ના એવું નહીં, એવું પ્રતિક્રમણ કરવાનું કેમ કરો? અને પેલો જ્ઞાન ના લીધું હોય ને તો તું સફળ છે, તો ઈડે કે છે વધારે આપવા જઈ છે, આમ કરવા જઈ છે, સીધું કરવું છે. એટલે આ મય અંદર જે ચાલ્યા કરે છે ને એ સંકેત બળ છે, જબરદસ્ત બળ છે, જાગૃતિ નું પ્રમાણ સારું છે, જબરદસ્ત બળ છે, જરાક બળ ચાલ્યા કરે નિરંતર. એટલે પ્રજ્ઞા કામ કરતી હશે ને અંદર, એ બધું પ્રજ્ઞા કામ કરે છે, પ્રજ્ઞા કામ કરે છે. જેટલી ભારે હોય પ્રકૃતિ એટલો વિશ્વાસ આવે ને, આપડે બને એટલું બધું ફોર્સ થી કરીને ચાલતું હોય, પ્રકૃતિ એટલી જોરદાર ચાલે ને તો જ્ઞાન પણ એટલું જોરદાર ચાલે, એટલું જોરદાર ચાલે, એટલે વેય નો એવી લડાઈ થાય ને અંદર. અક્રમ વિજ્ઞાન છે ને એ તો ભાઈ લડાઈ કરી પણ ઠેકાણ લાવી દે. ચાલ બોલા કઈ વાત છે? પ્રજ્ઞાની શક્તિ અને સંકિત બળ, તો એમાં શું ફરક? સંકિત સમજણ છે, સંકિત સમજણ છે, પ્રજ્ઞા એ શક્તિ છે. એ પ્રજ્ઞા દ્વારા જ આપણે સમજી શકીએ ને સંકિત? ના, સંકિત આપણે સમજી ગયો પહેલું જ્ઞાન થી, દાદા ના જ્ઞાન થી, પછી પ્રજ્ઞા ઉત્પન્ન થઈ. તેથી હતી આપણને આમ આમ કરો, કટિંગ કરો, કામ કરો, સંકિત એ સમજણ છે. પ્રજ્ઞા દ્વારા દાદા દર્શન ઊંચું જાય ને, પ્રજ્ઞા શક્તિ દ્વારા જ મારું દર્શન ઊંચું જાય ને? ના, પ્રજ્ઞા શક્તિ છે, એનાથી છતાં તમે નહીં ચેતવણી આપે બીજી બધી કઈ મોક્ષે લઈ જાય. અને દર્શન સમજ કરે તો ઠીક છે, સમજણી ખૂબ પડે છે. આ બે જુદું છે, આ ખોટું છે, આ સારું છે, એનું ખૂબ જલ્દી પડી જાય છે. સંગીત લગ્ન છે તો કામ કર્યા કરે. પેલા જે આપણે જ્ઞાન લીધું હોય પેલા જે સમજાતું હતું એના કરતા હવે આપણે વધારે સમજાય છે, તો એમાં સંકિત કામ કરે છે ને? એટલે એટલું નિરાવરણ થતું જાય છે બધું. ચોખ્ખા ચશ્મા કહેવાય સંકિત, એટલે ચોખ્ખા ચશ્મા. પેલા ચોખ્ખા ચશ્મા નો મેલ કરેલો, હા, એ તો ચોખ્ખું દેખાતું નતું, હવે ચોખ્ખું દેખાય છે. ચોખ્ખું દેખાય સંકિત, એટલે ચોખ્ખું દેખાય, ચોખ્ખા ચશ્મા, ચોખ્ખા ચશ્મા. પ્રજ્ઞા નું કામ તો ખાલી ચેતવવાનું ને સારું ખોટું છે બરાબર લઈ જવાનું, હોય મોક્ષે લઈ જવાનું. ચેવટ લાગી તો પ્રજ્ઞા રહેવાની ને? હા, મોક્ષે વયા પછી છૂટી જાય. તો ત્યાં સુધી તો આપણે જોજો જોજો જોજો કરવામાં હેલ્પ કરે. હા, અને પેલા તો ચશ્મા ચોખ્ખો, ચોખ્ખા ચશ્મા છે. અચ્છા, જ્ઞાતા દેશા રહેવામાં આપણને કોણ મદદ કરે છે વધારે? કેવું દેખાય? કઈ ન દેખાય, બધું ખોટું દેખાય, ચોખ્ખું દેખાય. પ્રજ્ઞા શક્તિ અહીંયા ઉત્પન્ન થાય છે ને દાદા? પ્રજ્ઞા શક્તિ અહીંયા ઉત્પન્ન થાય છે ને? ના, ક્યાંથી વાઇબ્રેશન આવ્યું ખબર પડે, ક્યાં ક્યાં ક્યાં કનેક્શન હશે, ક્યાં વાયર માંથી પસાર થાય. સાયન્ટિસ્ટ ની જરૂરત નહીં પડે ને, આવે સાયન્ટિસ્ટ ને તો શોધવાથી કરી. એને બહુ રસ છે, એને એ બધું આમ જાણવાનો વધારે. એને એને એ લોકો સંતરણ માર્ગ માંથી આવે છે કે સંતરણ માર્ગ માંથી આવે છે કે આપડે પછી પાછા એવા ખરાબ કર્મો હોય તો પાછું એમાં જવું પડે? આજે ઝાડ હોય ને 100-200 વર્ષ સુધી તડકા થાય એને તો બહુ તકલીફ સહન કરવાની, તો ઈ આપણા કર્મ પછી પાછા એને ફરી વાર આપડે જવું પડે છે એવામાં? કોક ને જવું પડે, બધા કોક માં તો બહુ કાગી ભારે કર્યું હોય ને, એ કોક ને બહુ કરે, બધા ના બહુ કરે. તો કઈ સંતરણ માર્ગ માંથી જ આવે, એટલે કે પેલાથી એના માર્ગ માં, એના રેગ્યુલર માર્ગ માંથી આવે. હા, એ તો બરાબર છે, પણ અહીંથી કોક કોક જ જવાનો. આથી હિન્દુ લોકો સાકા કરે ને, દર્શન બધા પ્રયત્ કરવું પડે. એક વાર આવેલું એટલે મારે કારણ જાણવું કે ઝાડ પછી બને છે આટલા વર્ષ સુધી. એક ઝાડ ને તો મને ઉગાડતા 3-4 વર્ષ લાગ્યા. શું થયું? એક મારે એ કે છે આ શરીર થી કેમ નો છુટકારો મળે, આ દેહ થી છુટકારો કેમ નો મળે? કેમ છુટકારો છે ને? મળે છુટકારા મતલબ એ કે હિન્દી માં मोक्ष कैसे मिला है? ये रात ने अपनी मई में लगा रहता है शरीर में। मोक्ष किस तरह मिले? रात दिन मेरा मैं रहते मोक्ष कई रीते मे? હા પણ તેના માટે મોક્ષ જોઈએ છે, એ નથી ગમતો, એ હિન્દી સમજે છે દાદા. પર ઇતર કુછ બંધન લગતા હે? ઇતર હે કુછ બંધન લગતા હે? હા બંધન લગતા હે. કે ક્યા ક્યા બંધન લગતા હે? યે સબ અપની જાલી જાલ લગતી હે કે જે ભી મિલે હમકો ધન નહીં મિલે પુત્રી મિલે યે સબ રાત યે બંધન. અરે કિસ કા બંધન લગતા હે? એટલે રાત દિવસ એનું જ લાવ જાળ લાગે છે કે છે, છો ધન મળે છોકરા મળે બધું જાળ લાગે છે. વો બાત હે તો ફિર હમ બતા દેંગે મોક્ષ. हम उसमें बिठा देंगे, समझे ना? जो जाल लगती है तो हम उसमें बिठाएंगे, जाल नहीं लगती है पसंद है तो धीरे धीरे जाल लगती है। जाल जाल लगती है? हाँ, जाल जाल। और तुमको नहीं लगती है जाल? तुमको चार अच्छी लगती है? ये तो बंदो से दुनिया ने आती है। और जंजाल अच्छी नहीं लगती? नहीं जंजाल कोई नहीं गमे नहीं यहाँ, कोई आदमी को पसंद नहीं पड़े जंजाल हिंदुस्तान का, सब लोग दूसरे को जंगल जंजाल ही नहीं है ना, ये फॉरेन वाले को जंजाल ही नहीं है, कहना पड़ा था कि जंजाल नहीं करते, जंजाल पसंद नहीं करते क्या? જોખમ લાગે છે કોઈ ફૂલો ચડાવે, એ જોખમ લાગે છે. પસંદ તો પડે છે, જોખમ લાગે પણ પસંદ પડે છે ને? જોખમ તો બધું જોખમ જ છે ને, પણ પસંદ પડે. મીઠું લાગે, મીઠું લાગે ના લાગે? કઈ લાગે મીઠું ના લાગે? લાગે ખરી રીતે બધી જંજાળો પસંદ નથી, પણ અહીંયા આગળ રહેવા પછી જોઈએ ને થોડી ઘણી. અહીં બે જો ત્રણ બે છે તો કહી દે કે પૈસા પૈસા કશું ગમતો નથી. શાદી નહીં કહેવા ભી શાદી ઇતના ભી બંધન લગતા હૈ? શાદી નહીં બંધન લગતા હૈ? ઓર ક્યા જે મનુષ્ય પાગલ નહીં આ તો યે બંધન મેં છુટકારા મિલના ચાહીએ આપકી કૃપા સે. ઠીક હૈ, બહોત અચ્છી બાત. ભારત તો કોણ સા ભાવ મેં નહીં મિલી, કુત્તે કા ભાવ મેં, ગદ્દે કા ભાવ મેં, સબ સબ ભાવ મેં વર્ત મિલી હૈ થી ને, કા નહીં મિલતી હૈ? તો સર સર સર્વ સુલભ છે, સર સુલભ છે જે મોક્ષ એકલા અકેલા દુર્લભ હૈ, ઇસમેથી મુક્તિ મિલા ના એ અદુર્લભ હૈ. वो तो आज शादी वाली लड़के वड़के तो सुलभ ही है, सब सुलभ. एक केल वाला तो केल में चार पांच आखड़ा हुआ थे जाए, केल नहीं आते बहुत चार पांच आखड़ा हुआ थे जाए, बड़ा बड़ा कैसी आते का आखड़ा थे ना, केल में हुआ आखड़ा जहाँ जाए तो आखड़ा आखड़ा आखड़ा. બીજું કશું ડખો કરવાની જરૂર નથી, જે થાય છે ને જે સહયોગ થાય છે વિયોગ થઈ રહ્યો છે. શું કે છે? સહયોગ થી ગભાઈ થઈ ગયા છે, એનો વિયોગ થઈ રહ્યો છે, જોયા કરી રહ્યા છે. અને વિયોગ કરવા જઈશ તો જરા મેળો થઈ જઈશ કે શું કે છે? વિયોગ કરવા જઈશ તો મેળો થઈ જાય. હા, તું જોઈશ તો ચોખ્ખો. એને મેરેજ વિયોગ થઈ રહ્યો, કોઈ પણ સહયોગ આવ્યો વિયોગ એને મેરેજ થાય. થાય કે રાજનભાઈ? હા સભાઈ પહેલા લાઇટ શરૂ હો જાતા અંદર પ્રગટ દીવા હો જાતા અંધારા સબ ચલે જતા સબ દુઃખ ચલે જતા પહેલા દીવા પ્રગટ હો જાય જાય દીવા સે પ્રગટ દીવા સે સબ દુઃખ ચલે જાય. અભી દીવા નહીં હૈ, લાઇટ નહીં હૈ, ઇસસે દુઃખ હોતા હૈ. લાઇટ હો જાયગા ફિર દુઃખ નહીં, સબ દુઃખ ચલે જાય. જ્ઞાની પુરુષ કે પાસ લાઇટ ઉતના હો જાતા હૈ. જ્ઞાની પુરુષ અપના ખુદ ફૂલ લાઇટ હૈ, ફૂલ લાઇટ હૈ. ઉપમા નથી, સિમિલી નથી. બીજા બધા ને જ્ઞાની ના છે. જેનામાં અહંકાર હોય એને જ્ઞાની કેમ કહેવાય? અહંકાર હોય તેને જ્ઞાની ના કહેવાય. નમ્રતા ની પરાકાષ્ઠા પણ હોય છે એમાં. નમ્રતા ની પરાકાષ્ઠા પણ હોય. નમ્રતા તો ઘણી વાર સામાન્ય માણસ ને હોય એવું નહીં. અહંકાર ના હોય એને ધાર ભળે તો ધાર ભળે તો મારે તો નિષ્ફળ હોય નહીં. નિષ્ફળતા બાવા ઘણા હોય. બાવા ઘણા હમકુ કુછ નહીં છે, હમકુ કુછ નહીં છે, એ અહંકાર છે કે નિષ્ફળ નો અહંકાર છે. જ્ઞાની પુરુષ નિષ્ફળ શસ્ત્ર હોય. નિષ્ફળ શસ્ત્ર એટલે આ ભૌતિક સુખો માટે મિત્ર અને તમારા આત્મા માટે શસ્ત્ર. તમારા આત્મા માટે જ મારે શસ્ત્ર હાથ વાળી પર હોય, બીજી માટે નહીં. તમારા પૈસા હોય કે તમારું રૂપ હોય કે તમારું જે હોય તેના માટે મારે નહીં. આત્માને માટે મિત્ર એ તો બહુ પાછા નાગા કહેવાય છે. હા દુનિયામાં કુછ નહીં છે, કુછ કુછ નહીં છે, એક પ્રકારની ઈચ્છા ને અનેક પ્રકારની ઈચ્છાઓ સ્વાહમાં જાત જાતની સ્વભાવ. વિનાથી સુખો ભોગવવાની ઈચ્છાઓ થાય ને એને સુહા કહેવાય. કાલે રાયચંદ જી તો આખો બપોર પછી આવ્યા ને, એ જા સુધી રહે આશાઓ નિષ્ઠાઓ બધી હોય ને બધી ચૂંટી સાફ થઈ જાય. પણ ચરણ વૃદ્ધિ કેના ચરણે? જ્ઞાની પુરુષ એટલા બીજા કોઈ થાય ને સાધુ અત્યારે નહીં કારણ કે એ ત્યાગ નો અહંકાર વાળો મુસુરી છું આચાર્ય છું અહંકાર છે. દરેક નો ગુરુ બરોબર થઈ ગયું. પાણી બધી વ્યવસ્થા બીજ એટલું નાખતા નથી, બીજ નાખતા નથી, ખાતર બીજ વગેરે બીજ વગેરે આવે છે, ખાતર ના થશે, પાણી ના થશે, બીજ નહીં, બીજ નહીં નાખવાનું. હિન્દુસ્તાનના લોકો એમ કરે છે, બધા લોકો એમ કરે દાદા, હિન્દુસ્તાન ના લોકો જ કરે છે, બધા લોકો એમ કરે છે, બીજા લોકો જવાબદારી નથી, જવાબદારી બીજા લોકો ને કરતા પદની જવાબદારી. પુણ્ય ગુણ્ય માણસ એ કરતા પદની જવાબદારી માણે છે, બીજા લોકો કરતા નથી, બીજા જવાબદારી જ નથી, આમની જવાબદારી. જે લોકો પુનર્જન્મ માને એને એ લોકો જવાબદારી છે, પુનર્જન્મ માને તે એટલા ની જ જવાબદારી. બીજ નાખ્યા વગર ખેતી કરે છે, આ સાધુ આચાર્ય ની ખેતી એટલી આટલો જ ઊંધું કહે રહે ખાતર કેટલું નાખે પાણી આપડા આટલું આટલું કેડ સાધુ આચાર્ય કેળવાના નહીં, આપડા આટલું આટલું કેડે પાણી ઓછું નાખે, ખાતર ઓછું નાખે, પણ બીજ નાખે, બીજ નાખે, બીજ નાખે બરોબર. અમે ઉગી ઉગીને આવડું આવડું થયું, પેલા જેવું ખેડી કેડ હોય ને તો આપડે કઈ થાય. દાદા પુનર્જન્મ માને નહીં એ લોકો ની જવાબદારી નહીં કઈ, એ લોકો કઈ ભોગવવું ના પડે, એ લોકો ને ભોગવવું પડે નહીં કશું ના જવાબદારી નહીં ને, જાનવર જવાબદારી નથી. પણ એ લોકો ને સુખ દુઃખ તો હોય જ ને, સુખ ને દુઃખ તો હોય જ ને, પણ તે આપણા જેવા નહીં, આપણા જેવા નહીં. મકાન ખૂટી પડ્યું માખણ ખૂટી પડ્યું હોય તો લાગે, અને આપણે તો જોઈએ એટલું બધું બહુ પાડેલું હોય તો રહી દઉં, કારણ કે બે બંગલા થયા છે, ત્રીજો છોકરા નો રહી ગયો છે, અહંકાર મમતા નો દુઃખ છે. કેવું છે? અહંકાર મમતા, બરોબર છે. ત્યાં એ અહંકાર મમતા છે ને, અહંકાર મમતા ત્યાં ના હોય, અહંકાર મમતા તો હોય ને ત્યાં પણ, અહંકાર ના હોય. અમુક બાઉન્ડ્રી બાઉન્ડ્રી વાળી અને આપણે તો બાઉન્ડ્રી લેસ. હા, એ બાઉન્ડ્રી વાળી એ બરોબર. બાઉન્ડ્રી વાળી મમતા અહંકાર ખરો. ના ના, છોકરો એ બનો થાય એટલે એને કહે છે કે છૂટો થતો હોય ને કે હું અમે કપલ દીધું, તમે દીધા, આ તો આપણે તો આશા રાખે, મેં તો તારી કેરીઓ આવે છે તેની આશા રાખી બેઠો છું, એ બનો થાય તો જુદો થવા દેશું. હવે આજના બાબા તો કેવા છે, એક છોકરાનો બાપ છે તો રાહ જોઈ બેઠા થાય કે મારા છોકરા મોટા થાય તો પછી આપણું પછી લીલી આ લહેર છે એને પછી લીલા રહે એને કેરી આવશે ને પછી એને બે કેરી આવવાની તમારા બાને એને બે કેરી આવશે પછી બે ફૂટે માંગશે બે કેરીઓ મોકલી આજો એટલે આ છોકરાઓ પણ હે કેરીઓ ને આશા રાખશો રાખશો. પેલા ના બાજુ જુદા હતા ને આજના બાજુ જુદા આ